કીલે બદર કેમ નથી ને આ કેમ કીલે બદર કેવો નથી શું કીલે બદલ નથી કહો પણ પેલી ખીલે બદલ ના કહેવાય ખુબ ટકાવે ને જતી રે યુ ડેમ કરીને શું કહ્યું અને ખીલે બાંધેલી ખીલે બાંધેલી એટલે સમાજ નો ડર સમાજ માં મને શું કે છે દરેક અહિયાં કે ખીલે બાંધેલી રે તમે આમ થી મારો પેલી બસ જાય પેલી બસ આમ આવે પણ જતી રે અને છૂટી હોય તો એટલે આટલું વિચારવું જોઈએ ખીલે બાંધેલા ને એટલે એનું દુઃખ ના એ આપણે દુઃખ કરે તો વાંધો નહીં ચલાવી દેવાનું તાર પાસે આપડા બધા ડભો શું કે છે દાદા મારી પર ચડી દે હે મૂછો વાળી થવાની તો જતો રે મૂછો તને આવશે ના આવે શું નામ છે પુસ્તક નું વાંચ લે આપતો સૂત્ર એટલે શું સેલ્ફ સેલ્ફ આપતા એટલે સંસારમાં બધી રીતે વિશ્વાસ કરવા યોગ્ય અને ઠેઠ મોક્ષે જતા બધી રીતે વિશ્વાસ કરવા યોગ્ય પુરુષ એ નામ આપતો પુરુષ કહેવાય અને એમનું સૂત્ર એટલે એમનું બોલેલી વાણી એ લોકોનું ભજલ સોલ કરી આલે લોકોનું કલ્યાણ કરી નાખે શું કહે ને આ તો પેલું પાન કાઢી ને એનું કઈ છે પેલું કોણ છે પેલું કોનો ફોટો છે સિમંદર સ્વામી હા પેલું છે જો પછી ત્રીજો નમો ભગવતે વાસુદેવાય કૃષ્ણ ભગવાન નો છે ને પછી આગળ શું આવે છે કિંમત કેટલી લખી ખરી કાય ને પરમ વિનય અને એ હું કઈ જાણતો નથી ભાવ કેટલી કિંમત લખી પરમ વિનય અને કઈ જાણતો નથી જાણતો હોય તો એ શું શીખવાયો છે તો તારા ઘરમાં પાણી હોય તો ઘડું છે પાણી આવ્યો છું ના મારા ગળામાં પાણી છે પણ થોડું રેડિયા એવું નહીં પીવે છે તારો ગળો તું ડાકી આવી કચરો તારે મળું જો દિવેલ પીધા જેવું ગુલાબ ના ફૂલ જેવું મળું જોઈએ ગુલાબ નું ફૂલ ખીલ્યું હોય એવું મળું જોઈએ શું કહ્યું તે હા એ ગળો નાખી આવે ને એ નાખ્યા હું નવું પાણી આપું અમૃત નહીં ને ગળો નવો આપું બા જોડે ને અને તે તો તારા ગળામાં જ્યાં હોય ત્યાં પૂછ્યું આ ન ખાય મીઠા વાળા પૂછ્યું મીઠું નાખી લાવ્યો પછી પાછા મરચા વાળે રાતે આ ના ખાય થોડું નાખો નહીં તને બોલ નથી વેચનારા તો વેચવા બેઠા એટલે કે તારા દુખના નિયમ પડી નથી વેચનાર મથું વેચવા બેઠા છે કે ચલા આપે કયું બના આપે સતિંગ આપે કયું મત કે લે થાય કશું નાખી દઈ ઠોકરા હાથે કાયમ કરે દુઃખ ના આવે એવો રીતે દુઃખ કેમ માલિક જ છો યાર ધી ઓનર ઓફ ધીસ વર્લ્ડ ઓનર નથી ઓનર કઈ રીતે કઈ રીતે હું ઓનર છું એવું જો જાણે એગ્રીમેન્ટ જાણે બધા જુએ ને ટાઈટલ સમજે ત્યારે એમ લોકોને કહું છું ઓનર છો ફક્ત બ્લન્ડર છે મિસ્ટેક બ્લન્ડર હું કાઢી આપું મિસ્ટેક તમે કાઢી નાખો થઈ ગયું બ્લન્ડર નો મિસ્ટેક કેવી રીતે ઉપરી આપડે તું પોલીસ વાળા ચડકાઈ ના આવ્યો હોય અને પછી અહીં પોલીસ વાળા આવે તો આ બધા ભડકે તું એકલો ભડકો એકલો ભડકો અને તું નિકાલ કરીને આવ્યો બે બે ડોલર આપીને તો બીજા ભાઈ ના થયા ભૂલ ભાગી નાખવી જોઈએ તમે પછી પુસ્તક આચાર્ય કરું છે. નમ શિવાય. શંકર ભગવાન. કયા? શંકર ભગવાન. ઓમ નમો શિવાય. હા સમજ્યું તને? આશાપુરી માતાજી. હા આપડે તો બધી માતાજી ને. મારા કુળદેવી છે. હું તને દેખાડું ચાલો પછી આગળ. સમર્પણ. દાદા નું આપત સૂત્ર કરું સમર્પણ. અંતર શત્રુઓ નું બન્યું આ દર્પણ. અવિરત વેદી આધિ વ્યાધિ ઉપાધિ. આપત સૂત્ર ના શબ્દો પમાડે સમાધિ. દાદા ના વિશ્વ કલ્યાણ ની વાટ માં દીવડો જલાવે વાણી પ્રત્યેક ઘર માં. સંસારમાં જવું અઘરું. આ સંસારમાં રહેવું કઈ એન્જિનિયર થવું હેલું હતું કે બફે જવું હેલું? એન્જિનિયર થવું સહેલું. એન્જિનિયર થવું સહેલું. હા લોકો આવું માની બેઠા છે. અરે મોટો શું થયેલો હતો પેલો મોટો આર્કિટેક્ટ? આર્કિટેક્ટ હતા. બઉ મોટો અમદાવાદ નો આર્કિટેક્ટ હતો. ત્યાં દાદાજી મોક્ષ મારે આવે છે. કેમ નથી જોડ્યું બધું જોડે? મોક્ષ યાર કહે લોકો બહુ જોડે ખોતો હતો. કહે કરો તમે કરી આલીએ નહી પણ મોક્ષ અઘરો કે તમારું આર્કિટેક્ટ થતું. આર્કિટેક્ટ બહુ હેલું હું થઈ ગયો છે ને કે મોક્ષ બહુ અઘરો. તમે હવે પડી શું ભણ્યા? તમને કોને ભણ્યા? માસ્તરો તમને આવા મળે છે કે કેમ મોક્ષ એકલું નહી? તમારું જે સ્વરૂપ છે તે જ તમારે થવું તે હેલું કે તમારું સ્વરૂપ નથી તે થવું હેલું? મોક્ષ તો તમારે છે. તમારું ભગવાન તમારું સ્વરૂપ જ છે અને એ થવું હેલું. પોતે પોતા જે છે એ થવાનું. પોતે છો એ થવાનું હેલું છે કે પેલું નાથી થવાનું? એન્જિનિયર તમે છો નહીં એ તો આડો ભાવ છે. બહુ અઘરું. તો મોક્ષ પહેલું ક્યારે? મોક્ષ ખરેખર નિયમ કેવો? મોક્ષ સરળ છે, સહજ છે, સુગમ છે, પ્રાપ્તિ દુર્લભ છે. બાકી કેમ પ્રાપ્તિ દુર્લભ છે? મોક્ષ દાતા પુરુષ પ્રાપ્ત દુર્લભ છે. મોક્ષ દાતા પુરુષ કોક લખો વર્ષે એકાદ પાક મોક્ષ નું દાન આપવા એટલે તમને બે ઘંટા વાપરી દીધું. હા હવે ચિંતા થાય જોખમદારી અમારી. આજ્ઞા અપાવી જોઈએ. આજ્ઞા આગળ નથી. તમે પ્રેક્ટિસ પડવા મળી? પડવા મળી. તમે પડવા મળી ને પ્રેક્ટિસ અત્યારે પાર પાર કરો. હા નહીં તો સહેજ નથી એ વસ્તુ. કારણ કે નવું એન્જિન હોય ને તે ગહાળો ના પડે તો ચાલે નહીં. આપડે હેન્ડલ માર મારી લાગે પડવું પડે. નવું નવી બહુ લાગે પડવું પડે. બધું નવું નવું જ લાગે પડવું પડે. આપડે રિહાઈ બલિવાર ક્યારે આવે? રિહાઈ હોય તો આપડે ધીમે ક્યાં ગભરાશો નહી. હા આપડે એક જ છીએ આમ તે કરી પટાઈ પટાઈ કામ અહી પુસ્તકો દર સાલ 2 લાખ રૂપિયા પુસ્તકો ફ્રી આપવા છપાય. હું જેટલું બોલું છું ને બધા પુસ્તક છપાયા અંગ્રેજી પુસ્તક આપો. હા બોલો કપિલભાઈ. દ્વૈત અને અદ્વૈત. હા મીનિંગ સમજાવો. ડિફરન્સ એનો અર્થ શું થાય? ડિફરન્સ સમજાવો. જય સચિદાનંદ. હા બસ મજામાં. મેં ફોન કરેલો, તમે કઈ બહાર ગયા હતા? હા દ્વિત થઈને બેઠેલા અમારી પાસે આવ્યા હતા. આ મને કહ્યું કે બેઝમેન્ટ શું છે એવું મને ખબર નઈ. તમે શું છે? અદ્વૈત થઈ બેઠો. કોને ચડાયો? બાજુમાં છે. એક મિનિટ છે. બે ખાલી એમને સંભળાશે તો નઈ, પણ ખાલી જય સચિદાન કે કપિલભાઈ નો છે. હું એકલો બધા દવડ્યા કેટલો. હિન્દુસ્તાન માં જવું ને તો હિન્દુસ્તાન માંથી કાગળ આવશે. તમે આજે રાતે દાદા આવ્યા હતા અને તમને એથી કરાઈ ગયા, એ બધાને કાગળ આવે તો હું કેટલા હજારો માણસ સપનામાં દેખા દાદા દેખાતા. મુસલમાનો ને ખ્વાબ માં આવે દાદા. ચોપોથી અહી નતો તો અહીંયા બધાને ખ્વાબ માં આવતા હતા. વાત તો સમજી પડશે. આમ ગપ્પા કેવું ચાલશે? ગપ ગુણ્યા ગપ 144 મૂકે ચાલે. અને એકાદ અખંડ ભૂલી ગયા હોય તો પેલો બધાને ખબર કઈ ભૂલ થતી છે. હોળ ને બદલે નવું કરીને નવું ના ગણીએ તો ગપ મેળવે ચાલ્યું. ખુશી રાખો તો સારું, ના ખુશ રાખો તો ખુશી રાખો તો માર તો અહીં નથી કરી આપતી. એની વાઈફ ડોક્ટર છે એટલે દવાખાનું ચલાવે ટાઈમ ના મળે એટલે મને બધું નવા મશીન રિપેર કરું, જૂના કરું અને એન્ગેજ મશીન રિપેર કરું. કેટલા બધા હશ નહી? કામ કરતું કરતું જ્ઞાન મૂકેલું હોય તો જ્ઞાન પહે નહી તો સમજ્યા કે ગુજરાતી લઈ જો. ગુજરાતી મારી માય વાંચે. ગુજરાતી હું બાય કરીશ. બીજું પુસ્તક લેવું ગાલી જવું ના. એવું કહે છે કે પેલી ગુજરાતી ચોપડી લેશે કેમ કે એના મધર બી વાંચે ઘરે. એમ વાંચે છે? મધર અહીં છે એટલે હ્યુસ્ટન છે. હા પણ લઈ જજે ભાઈ. લાવજો તારા પેલો અર્થ સમજાવો. દ્વૈત અને અદ્વૈત નો અર્થ સમજાવો. ચાલુ ચાલુ અર્થ સમજવો છે કે એક્ઝેક્ટ? એક્ઝેક્ટ. નો માર નો માર દુકાનકારી ચાર દુકાન નીકળી. અરે અદ્વૈત એક જ પ્રકારની દુકાન ચાર જતી વિશેષ ને એટલા બધા હું આ દુકાનદારી થયો છે. ભલે ચાર જુદા જુદા રસ્તા ને ભગવાન ને મેળવવાના રસ્તો જ નહીં. અદ્વૈત એટલે શું કે અદ્વૈત જે થાય એ શું મારે છે કે આત્મા અદ્વૈત એટલે આપણા આ જગત ભગવાન છે આ જગત માં બીજું કોઈ છે જ નહીં એવું માને છે શું માને છે Everything is one, God. હા તો એવું માન તો બહુ ગારો પડે તો એવું માન માનવું નથી એટલે શિષ્ય હમો થાય તો હમો થઈ જાય અદ્વૈત પણ થવું જોઈએ એવું ધારો કે બહુ ગાળો બોલે અને જો આપણે હસીએ તો એને એવું લાગે તો મસ્કરી કરે છે ભલે ગમે તે મસ્કરી પડે આપણે તો પછી વધારે ગુસ્સે થાય કોને વધારે ગુસ્સે થયા આપણે જોયા આપણે અદ્વૈત થયેલા ને શું બધું બધું ભગવાન જ કરી રહ્યો છે બધું જ ભગવાન ભગવાન ભગવાન કૃષ્ણ ભગવાન કે આત્મા છે અને અનાત્મા છે શું કહ્યું એને કહ્યું કૃષ્ણ ભગવાન કે આ અદ્વૈત દ્વારા એ વેદાંત ને વેદાંત ત્રિગુણાત્મક છે કે શું કે છે ત્રિગુણાત્મક છે માટે હા વિચાર થવાની જરૂર છે નિર્ભય થવાની જરૂર છે આ ચિત્ર એકલું સાધન સાચું સાધન છે હા આ તો અદ્વૈત દ્વારા નશું થાય જો દ્વૈત ના વિકલ્પો જાય કહે એ દ્વૈત ચણા વિકલ્પ આવે ગુજરાતમાં શું કે છે ભગવાન દેખાય અમને ગમે દારૂ પીતો નલાય છે પણ એના બહાર ના ભાગ ના મારી વાત બીજા ભગવાન ભગવાન એટલે એ અદ્વૈત ની વાત થાય પછી મને કહી પેલા એ કહ્યું તો અમારે માનવું શું કે છે અમારે માનવું શું ત્યારે મેં કહ્યું કે આત્મા દ્વૈતા દ્વૈત છે કેવો છે દ્વૈતા દ્વૈત જયારે બે સંસારી કાર્યમાં પડ્યો હોય તે દ્વૈત છે અને જયારે ભગવાન તન્મયકાર હોય ત્યારે દ્વૈત છે શું થયું તને ખબર પડી ને જેટલો વધુ વખત રહું તો એ વધુ વખત ભેજ રહું પણ થઈ તો થવું પડે સંદાસ જવું પડશે ખાવું નહીં નીકળવું પડે અને જો હું અદ્વૈત પછી નહીં કહેવાતું મોક્ષે ગયા પછી આ દેહ છે તો હું અદ્વૈત તો હજી દ્વૈત રહેવાનું એટલે આત્મા દ્વૈતા દ્વૈત છે એવું મેં ચોખ્ખું પુસ્તક લખ્યું છે કારણ ખોડે તો કાઢી નાખવો પડે આ લોકો અને બધું ખુલાસો આપવા ત્યારે છે ચાર વેદ નો ઉપરી છું તો દ્વૈત માં તમે નથી માનતા રાઈટ શંકરાચાર્ય કહ્યું કે બ્રહ્મ સત્ય અને જગત મિથ્યા કહ્યું શું કહ્યું શંકરાચાર્ય દ્વૈત કાઢ્યું કોણે કાઢ્યું શંકરાચાર્ય જગત મિથ્યા કે પછી મારી મારી જણાવ્યા કે જગત તો મિથ્યા જ છે ને નકુ હમણાં પારકી છોડી ઉઠાય જતા તારે મિથ્યા તારી કાકા ની ભાઈ ની છોડી હોય છે ને મિથ્યા દેખાય છે ને મિથ્યા દેખાય પારકી છોડી રહી છે બાવા બાપ ના સુધાય બાવા ના પાણી એડા હોય હું આ કહી મિથ્યા ઉઠાય ગયો આના ભાઈ ની છોડી થાય એ તો આ માર્યા વગેરે છોડે રહી ગયો મિથ્યા થયા જગત તે વર્લ્ડ ઇઝ કરેક્ટ and soul is correct see bhai but world is relative correct che and soul real correct see bhai avinashi correct che kevu che tane samjhaya yaad correct nathi aa so jana yes એ કે છે કે શું કરેક્ટ નથી એમ. તમે પૂછ્યું કરેક્ટ છે કે નહીં, કે શું આ વર્લ્ડ કરેક્ટ છે કે નહીં, આ દુનિયા ખરી છે ખોટી છે? સાધુ લોકો એમ કેવાય કે ભાઈ આ દુનિયામાં મજા નથી, સુખ નથી, આવું કઈ ને અમને શું થાય? મિથ્યા મિથ્યા છોડી ઉઠાઈ જતો તે ખબર પડશે મિથ્યા થી. ફૂલે કરે ભગવાન ને હું એક જ છે, દ્વૈત અદ્વૈત રાઈટ, અદ્વૈત અદ્વૈત શું માને છે કે આ જગત અને ભગવાન હું જગત ભાઈ એક જ છે, અમારે હવે જુદી નથી કોઈ જાત ને. શું કહ્યું? એટલે જળ અને ચેતન બધું એક જ નથી. સાચું શું? કૃષ્ણ ભગવાન સાચું કહી દીધું કે આત્મા અને અનાત્મા બે છે. અને વેદાંત ના ઉપરી એમાં શું ચાર વેદ ભણી રહે એટલે વેદ બોલે, ચાર વેદ ભણી રહે એટલે વેદ તને શું કે This is not dead, this is not dead. તર હું એમ હાથું ઢેર ખોલું છું, તકે અહીં કેતો કોણ હશે? Go to જ્ઞાની. એટલે વેદના ઉપરી અમે તર દેખાડીએ this is that. છે કઈ? ચાર વેદના ઉપરી. એટલે ભગવાન કૃષ્ણ ભગવાન કહ્યું વેદ ત્રિગુણાત્મક છે, હું આ બુદ્ધિ ખીલાવવાનો ધંધો છે, માટે તેને મેં મોક્ષ નો માર્ગ નથી કે છે. શું કે છે? મોક્ષ નો માર્ગ ગીતા માં લખેલો છે, વિતરાગ માર્ગ એ મોક્ષ થાય. શું કહ્યું? વિતરાગ નિર્ભય દ્રષ્ટિ રહિત થવાનું, કર્મ અકર્મ જોઈએ ને કર્મ કર્મ જોઈએ. તમે દાદા એવું કહો છો કે હું ને ભગવાન એક જ છીએ, તમે એવું કહો છો ને? તમે એવું શીખવાડો છો રાઈટ? એ એવું કે છે કે તમે એવું કહો છો કે ભગવાન ને તમે એક જ છો. બધું આખું જગત ભગવાન જ છે, પણ એની પર આવરણ ફરી ગયું છે એટલે જીવડો કહેવાય. આ જીવાત્મા જીવમાં શિવમાં ફેરશું ત્યાં કે છે એ સોલ આય વિધાઉટ આય વિથ માય એ જીવાત્મા કહેવાય, આય વિધાઉટ માય શિવ કહેવાય. સમજ પડે ને? ભગવાન જ છે, ચેતન છે એટલું, પણ શુદ્ધ ચેતન હોવું જોઈએ. શું કહે? અત્યારે અશુદ્ધિ થયેલી છે, અશુદ્ધ થતું નથી, અશુદ્ધિ દિલીપ માં આવ્યું. શું થયું? એક ઘડી વારે અશુદ્ધ થયું. તારા ભગવાન શુદ્ધ જોઉં છું અને બધા ભગવાન કોઈ આ દુનિયાનો કોઈ માલિક નથી, ઉપરી નથી. ભગવાન એટલે શું? ભગ એટલે અમુક ગુણો. કયા કયા? ક્ષમા, મૃદુતા, ઋજુતા, સૌત, સંતોષ, સંયમ, એવા ગુણો જે થાય ત્યારે ભગ, ત્યારે ભગવાન ભગવત આવા ગુણો જે ધરાવતા હોય એ ભગવત હોય ત્યારે ભગવાન કહેવાય. શું કહ્યું? તે મનુષ્ય દેહ હોવો જોઈએ, તે આ થઈ ગયા પછી બીજો થઈ શકે છે, એના પછી બીજો થઈ શકે છે, બધા જ થઈ છે, પ્રગટ થાય બધા જ ભગવાન. જેમ ભાગ્યવાન, ભાગ્યવાન એક જ હોય કે બધા કેટલા હોય? ભાગ્યવાન એક જ હોય કે બધા? ભાગ્યવાન બધા જ હોય, બધા ના હોય, પણ અમુક ભાગ્યવાન હોય, કેટલાક દુર્ભાગ્ય હોય, પણ આ ભગવાન ઓછા હોય, પણ તે ભગવાન થયા જ કરે. સમજો ને? બધા આત્મા ભગવાન જ છે. ભગવાન એક છે નહી, બધા આત્મા નો એક જ સ્વભાવ છે. કેવું છે? આત્મા નો એક સ્વભાવ. અને ત્યાં આગળ મુક્તિ માં, મોક્ષ માં લોકો એવું ફસાઈ દીધું છે, એ જ્યોતિ ભીગું જ્યોતિ મળી જાય છે, તેમ તેમ તો શું ગાતી પછી તો મોક્ષ માં આપડે શું ગાતી આપણે સુખ ના મળતો તો એના કરતા બહેરી હારી આપડે નઈ હારો. એવું નથી, તો પોત પોતાનું સુખ ભગવાન કેવું દરેક રામ કર રામ રામ ભગવાન પોતાના સુખ માં, મહાવીર પોતાના સુખ માં, ઋષભદેવ પોતાના સુખ માં, બધા સુખ માં, કૃષ્ણ ભગવાન આવ્યો બેસશે, દેવકી બેસશે, બધા બેસશે. ભગવાન ને હું જુદો ના માનું તો ભક્તિ કેવી રીતે કરી શકું? ભગવાન ને જો હું જુદો ના માનું તો હું ભક્તિ કેવી રીતે કરી શકું? દેટ ઇઝ ધ બેસિસ ઓફ ભક્તિ. ભગત છું તો હું બધી ભક્તિ ને ભગત છું. અને ભક્ત જુદો છે, જુદું એકદમ ભેગું નહીં થયું, એને કે ભેગું નહીં થઈ ગયું, એને પ્રતિથી બેઠે છે હું આ ભગવાન છું, પણ પ્રતિથી બેઠી પડે હજુ એ હજુ જુદું રહેવું પોતે, એને પણ ભક્તિ કરવી પડે. ફાઇલ ના હોય તો એની તરમાય કરે પૂર્ણા પૂર્ણ દેખા ના થાય તો ભક્તિ છૂટે નહીં. અસ્તિત્વ વસ્તુત્વ અને પૂર્ણત્વ અસ્તિત્વ નું ભાન તો બધા જીવ માત્ર ને હોય કે હું છું, પણ હું શું છું એ ભાન ના હોય. હોય છે ના, એટલે વસ્તુત્વ નું ભાન નથી. કયું ભાન નથી? વસ્તુત્વ નું. અસ્તિત્વ નું ભાન થાય પછી વસ્તુત્વ નું જો ભાન થાય, જે આને થઈ છે એ રીતે, તો પૂર્ણત્વ એની મેરે થાય. પૂર્ણત્વ કશું કરવાનું ના, વસ્તુત્વ નું ભાન ની જરૂર છે. અસ્તિત્વ વસ્તુત્વ ને પૂર્ણ મભરેલા શબ્દો છે આ બધા, કે નવા સાંભળેલા લાગે છે? થોડાક નવા લાગે પણ સારા એવા સાંભળેલા છે. સાંભળેલા હોય ને તે કે છે આવું દાદાજી પેલો બોલતો હું આમ ના હોય ડપો શબ્દ તો એના જ હોય ને, હું એક શબ્દ એના હોય તો શબ્દ આના જ હોય, એટલે પેલો નકલ નકલી લોકો નકલી લોકો અમારી જ કરે, નકલ બીજા માં કરે. પણ એક વાક્ય બધા સમજી આવ્યું કે ખોટું છે ના આવડે નથી, આવડે સંદાસ જોતા નથી આવડતું. કેમ આટલું બધું ધૂળ કાઢતો? ગોડ ઇઝ ઇન એવરીવેર નહી, એવરીબડી ઇન એવરીવન. જીવ માત્ર ની અંદર ભગવાન રહેલા છે. શું કહ્યું? બહાર ખોખું એ ભગવાન નથી, એ અનાત્મા વિભાગ છે. પેકિંગ એ ભગવાન નથી, એટલે આ રિલેટિવ સ્વરૂપે પેકિંગ છે અને રિયલ સ્વરૂપે ભગવાન છે. સમજાવ તો બોલે ગાય વાત સમજતો નથી. બધે જગ્યા ભગવાન છે એટલે સંદાસ બંદા આ બધું હે અનાત્મા ને ભગવાન કે એને કોણ કહેવા દેતો? આત્મા ને ભગવાન કે અનાત્મા ને ભગવાન કે માને બહુ કે બહુ નહી માટે ખોરાક ની અસર વિચાર ઉપર પડે કે નહી? ખોરાક ની અસર વિચાર ઉપર પડે કે નહી? ખોરાક ની અસર થી બધું દેખાય છે. આવું ખોરાક ની અસર, ખોરાક થી મન બંધાય અને પાણી થી વાણી બંધાય. એટલે મુસલમાન તો ખૂબ 15 પાણી પીવું ને તો અદે સારે બોલતા કીધું પાણી એવી વાણી આવે અને ખોરાક ખાય એવું મન થઈ જાય. અને અત્યારે આપડે કેવી વાગે સરસ કેટલી સરસ વાગે છે ના શબ્દો છે એટલે હું પોઈઝન ના હોય કામ કાઢી નાખે એવી વસ્તુ છે આ બધી. દાદા તમે કહો છો તમે ભગવાન છો, મને બતાવો ભગવાન. બતાવીશું આ તો એવું છે ને કે તારા જે એક જણા આવ્યો તે વડોદરા સ્ટેશન પર તે 25 છોકરીઓ જોઈ મેન કાઢવાનો હતો એને 25 છોકરીઓ તૈયાર થઈ ધીમે ધીમે જોઈ બધી ના પાસ કરી એનો બાપે કંટાળી ગયો કે આ નાલાયક જોડે કેમ ફાવે જેમ જે ના પાસ મારી આપડું છે મારી આપડું એને શું થાય નાગા જતો રહે છે અમેરિકા તો 5-7 દાડા બાકી રહે એટલે બાપ ને વિશ્વાસ તૂટી ગયો વિશ્વાસ રાણી જોડે પણ અહીને જ કઈ નાખવા અહીને જ કઈ નાખો એના જેવું તું વાત કરું છું મારો જોવું પડે એવું કે છે કે તમે એવું કેતા હોય તો કાલે સવારે હું તમને એકલો મળવા આવું કે છે એકલાની જરૂર નથી અમારે તો એકલા નથી આવતા અમે તો અહીંયા 10-15 લીટર હોય ત્યારે મારે આ મહેનત નકામી જાય ભગવાન દેખાડતું જે માગું એ આપવાનું લખી રાખજે ત્યાં ભરી રાખજે બધી આઈટમ એક્સ્ટ્રા આઈટમ બધું આપી દે ભગત માટે પક્ષપાતી ભગવાન એના ભગત માટે પક્ષપાતી ભગવાન તો કઈ માટે પક્ષપાતી હોય તો ગાઢો જ કેવાય એકદમ મેન્ટલ કેવાય એને તો કોઈને માટે પક્ષપાત ચોરને સરકારે બધા પક્ષમાં એટલે આ મંત્ર બોલજે નમો હરિ હંતાણ એટલે શું હરિ એટલે દુશ્મન દુશ્મનો જે હણી નાખ્યા છે એવા પુરુષો નમસ્કાર કરીએ છીએ અમે કયા દુશ્મનો કઈ કે છે કે કામ ક્રોધ લોભ માન ષડ રિપુ તે શબ્દ સાંભળેલો તે ષડ રિપુ જેને હણી નાખ્યા તે એમને નમસ્કાર કરું છું વાંધો કરો કઈ વાંધો નહીં જેને આત્મજ્ઞાન છે થયું છે શું અને પછી પોતે આચાર પાડે છે બીજાને આચાર પાડતા શીખવાડે છે એવા આચાર્ય ભગવાન નમસ્કાર પણ આત્મજ્ઞાન થયેલું આ આચાર્ય ને આ તો બધા દોરું ડુકડું પહેરી ફરી એટલે બીજો કોઈ વાઘરો બે દોરું પડે ડુકડું તો આપડા લોકો જે કરે આપડા લોકો શું પૂછવાનું કારણ કે હા છોકરા ને છોકરો થાય એટલી જ ચિંતા ને બાપજી છોકરા બીજી પણ કરી એટલે આગળ નમો એટલે ઉપાધ્યાય ભગવાન ને જે આત્મા જ્ઞાન જાણ્યા પછી ઉપાધ્યાય એટલે પોતે ભણે અને ભણાવડાવે શીખવાડે સાધુ કોને કહેવાય આ દેખાય છે સીધા થયેલા એ સાધુ કહેવાય આ તો આડા મુવા છે આપડે કહીએ નઈ તમારા અક્કલ નથી તો સાધુ થવાનું કામ ને સિદ્ધ થવાનું કામ કેવું એટલે આત્મા પામ્યા પછી સાધુ કહેવાય, સમજે ને? પછી આગળ એસો પંચ નમુક્કારો, તું પૂછતો હતો ને, મારે જાણવા હતા. એસો પંચ નમુક્કારો એટલે આ પાંચ નમસ્કાર મંત્ર છે તે આગળ વધે. સંગ પાવ સર્વ પાપો ને પ્રનાશન કરનારો છે. શું કહ્યું? તમામ પ્રકારના પાપો માટે. શું કહ્યું? કારણ કે હજારો કેટલાય હજાર માણસ ને નમસ્કાર કરતો છે, બોલતા નહીં, હાથે જ ઓળખતા નહીં, જાણતા નહીં, તો અમારી જોડે બોલ્યો નહીં, ત્યાંથી જ છે. ઇલેક્ટ્રિસિટી ચાલુ થાય બધે જ પચે ને, ચાર હજાર પછી મંગલાણમ ચ સવે સિમ, બધા મંગલો માં પ્રથમ મંગલ છે, પ્રથમ મંગલ કે છે આ. શું કહ્યું? પછી પછી આગળ નવો ભગવત વાસુદેવ, વાસુદેવ એટલે વસુદેવ નો દીકરા છે વાસુદેવ, જે છે તે નરમાંથી નારાયણ થયા. નરમાંથી કેવા? ઘરમાંથી નારાયણ જે થયા એવા વાસુદેવ ભગવાન ને નમસ્કાર કરું છું. નમસ્કાર જે પોતાનું સ્વરૂપ કલ્યાણ સ્વરૂપ કર્યું છે એવા શિવ ને પણ નમસ્કાર કરું. ઓમ નમ શિવાય, ઓમ નમ શિવ ને પણ નમસ્કાર. જય સચિદાનંદ, જય સચિદાનંદ આત્માનું સ્વરૂપ સત સત સત કહેતા અવિનાશી. એવું સત એટલે અવિનાશી, ચિત્ત એટલે જ્ઞાન દર્શન, એ અવિનાશી જ્ઞાન દર્શન, એ આનંદ સચિદાનંદ. આ વિનાશી જ્ઞાન દર્શન છે. કેવું છે? આ મારા સસરા થાય એ વિનાશી જ્ઞાન દર્શન છે કે સાચું જ્ઞાન અવિનાશી છે? અવિનાશી કે અવિનાશી? વિનાશી. હા, અવિનાશી શુદ્ધાત્મા સચિદાનંદ. આ સંઘનું નામ એ સચિદાનંદ વાંચ્યું લખ્યું નથી. એમાં બે ટ્રસ્ટ, દાદા ભગવાન વિતરાગ ટ્રસ્ટ ને સચિદાન ટ્રસ્ટ, ના ત્રીજું ટ્રસ્ટ એટલે સતાયું ત્યાં સુરત માં. આ શું કે છે? આ જગત માં જે કઈ પણ કરવામાં આવે તે જગત ને પોષાય યા ન પણ પોષાય, છતાં હું કઈ જ કરતો નથી એવો જે નિરંતર ખ્યાલ રહેવો તે કેવળ દર્શન છે. વાત સમજાય છે ને? શું સમજે? બોલ. કઈ પણ કામ કરો વિધાઉટ એની અપેક્ષા, કોઈ બી આશા વગર કામ કરે, અટેચમેન્ટ વગર, આ તો શું કેવા માંગે? આ જગત માં જે કઈ પણ કરવામાં આવે તે જગત ને પોસાય યા ન પણ પોસાય, છતાં હું કઈ જ કરતો નથી એવો જે નિરંતર ખ્યાલ રહેવો એ કેવળ દર્શન છે. આ જગત માં જે કઈ પણ કરવામાં આવે, ખરું ખોટું ગમે તે કરવામાં આવે, શકે તે જગત ને પોસાય એટલે આ ચાલીના આ બાજુ ના કે છે બહુ સારું કર્યું એમ, અને ચાલીના આ બાજુ કે ના નથી કે એનો વધુ નહીં. આપણને જગત ને પોસાય આ ના પણ પોસાય, છતાં હું કઈ જ કરતો નથી આ એવો ખ્યાલ રહ્યો, નિરંતર ખ્યાલ રહ્યો. કરતા પદ એ જ ભ્રાંતિ. કૃષ્ણ ભગવાન ને સંદાસ જવાની શક્તિ નથી તો આ લોકો નામ ક્યાંથી ઉત્પન્ન થઈ? મારી નામ નથી, મારા નથી, આ બધા ક્યાંથી શક્તિ વાળા પાછા? કઈ પણ કરવું એ ભ્રાંતિ છે. કરે છે બીજો અને કે છે મેં કર્યું. હવે આ પછી ઝીણી બીજી વાત કહું, ક્યાં ઘણા ભાઈ એમને રાખશું કે મેરેજ થયા કરે છે? નિમિત્ત નહી આ મેં કર્યું બંધ ઉડતો મેં કર્યું જે કરે છે બીજો અને હું કરવાથી એ પેલા એમાં આવ્યો બંધન માં આવી ગયા તે કર્મ બંધ થયું કરતા થયો એટલે કર્મ બંધ થયું નથી કરતા જતા કે શું કરતા એનું નામ કર્મ જો તું હવે તું કરતા નથી તો તને કર્મ બંધાર બચી આ કોણ પગડે બાવે છે શુદ્ધાત્મા નવો નિહાર્યો રશ્મિકાંત તું જાણું છું રશ્મિકાંત શું કરે છે રશ્મિકાંત કોની પ્રેરણા થી કરે છે શુદ્ધાત્મા ની વ્યવસ્થિત શક્તિ વ્યવસ્થિત શક્તિ હજુ કદાચ શીખવું પડશે આ બધું વિચારો છે ને ઘેર વિચાર ઊંઘવાની શક્તિ છે ઊંઘ ના આવે ત્યારે ખબર પડે આખી રાત પછી ત્યારે ખબર પડે કે આજમાં ઊંઘવાની શક્તિ નથી આપડે ત્યાં ઉઠવાની શક્તિ છે ત્યાં ઘડિયાળ મૂકવું પડે બે વાગે ઉઠવે મોટા ઉઠવાની શક્તિ આ ઉઠું ને એટલે હું આમ કહી નાખી ઉઠાતું તો છે નઈ મેં ઠીક મૂછો પર બૂટ હતા હતા ને તે ટાળી થઈ ગયો કારે કહો ને મૂઠા રે હું પછી આપડે કઈ મૂછો હાલતી હોય આમ કેમ દોડતા બધું ખોટું નહી આ હું કઈ નિંદા કરું છું કે ખરાબ વસ્તુ કાઢી નાખવાનું કહું છું ખરાબ આવું ન શોભે આપણને શું કહ્યું આપણને શું શોભે એવું હોવું જોઈએ શું કહ્યું વિનય શોભે આપડે ત્યાં નો કાયદો કોઈ કોઈ આખો આખો 50,000 માણસ નું એ છે કાયદો નો લો લો શું કહું વર્લ્ડ માં એક જ સંઘ એવો છે કાયદો કઈ ગયો તમે ચાલતો છે અહીં કોઈ પૂછે કે તમારો લો કયો તો હું કહું નો લો એ લો અમારો શું કહ્યું નો લો લો ચાલે ખરું ચાર ચાર પાંચ પાંચ હજાર માણસ મળે તે કઈ શું થતું એક માણસ આગો પાછું દુનિયામાં જોવામાં ના આવ્યું ભાઈ કારણ કે પ્રસાદ ઈશાની તાકાત જે તને ગમતી નહી હતી એને એવા વિનયમાં બિલકુલ નો લો લો એટલે આપડે એટલે પેલા બે ચાર જણ મંડ્યા થોડાક થોડાક તો કાયદા રાખો એક કાયદો કરો બીજો મૂકવો પડશે નામ સપ્લિમેન્ટરી મૂક્યા જ કરો પછી સપ્લિમેન્ટરી ના સપ્લિમેન્ટરી સપ્લિમેન્ટરી નો લો દાદા મુખ્ય મુખ્ય લો છે શું કહ્યું કોણ કે છે દાદા 76 વર્ષના છે પાછો મૂછો ઘસઘસ કર્યા કે મારી ગમે